શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ 4 અધ્યાય 82 વામન પુરાણની વિશેષ સૂચિ તથા તે પુરાણના શ્રવણ પઠન તથા દાનનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, હે વત્સ, સાંભળો, હવે હું ત્રિવિક્રમના ચરિત્રથી યુક્ત વામન પુરાણનું વર્ણન કરું છું. આની શ્લોક સંખ્યા 10,000 છે. આમાં કુર્મકલ્પની કથાનું વર્ણન છે અને ત્રિવર્ણની કથા છે. આ પુરાણ બે ભાગોથી યુક્ત છે અને વક્તા શ્રોતા બંનેને માટે શુભકારક છે. આમાં પહેલા પુરાણના વિષયમાં પ્રશ્ન છે, પછી બ્રહ્માજીના શિરછેદની કથા, કપાલ મોચનનું આખ્યાન અને દક્ષ યજ્ઞ વિધ્વંસનું વર્ણન છે. ત્યાર પછી ભગવાન હરની કાલરૂપ સંજ્ઞા, કામદહન, પ્રહલાદ નારાયણ યુદ્ધ, દેવાસુર સંગ્રામ, સુકેશી અને સૂર્યની કથા, કામ્યવ્રતનું વર્ણન, શ્રી દુર્ગાચરિત્ર, તપ્તી ચરિત્ર, કુરુક્ષેત્રનું વર્ણન, અનુપમ સત્ય મહાત્મય, પાર્વતીના જન્મની કથા, તપ્તીના લગ્ન, ગૌરી ઉપાખ્યાન, કૌશિકી ઉપાખ્યાન, કુમારચરિત્ર, અંધકવધની કથા, સાંધ્યોપાખ્યાન, જાબાલી ચરિત્ર, અર્જાની અદ્ભુત કથા, અંધકાસુર અને ભગવાન શંકરનો યુદ્ધ, અંધકને ગણત્વની પ્રાપ્તિ, મરુદગણોના જન્મની કથા, રાજા બલિનું ચરિત્ર, લક્ષ્મી ચરિત્ર, ત્રિવિક્રમ ચરિત્ર, પ્રહલાદની તીર્થયાત્રા અને તેમાં અનેક મંગળકારી કથાઓ, ધુંધુ ચરિત્ર, પ્રેતોપાખ્યાન, નક્ષત્ર પુરુષની કથા, શ્રીદામા ચરિત્ર, ત્રિવિક્રમ ચરિત્રના અંતમાં બ્રહ્માજી દ્વારા કહેવાયેલું ઉત્તમ સ્તોત્ર તથા પ્રહલાદ અને બલિના સંવાદમાં સુતલ લોકમાં શ્રીહરિની પ્રશંસાનો ઉલ્લેખ છે. હે બ્રહ્મન, આ પ્રમાણે મેં તમને આ પુરાણનો પૂર્વ ભાગ કહ્યો છે. હવે આ વામન પુરાણના ઉત્તર ભાગનું શ્રવણ કરો. ઉત્તર ભાગમાં 4 સંહિતાઓ છે. તેમાં અલગ અલગ 1,000 શ્લોકો છે. તેમના નામ આ પ્રમાણે છે, મહેશ્વરતી, માહેશ્વરી, ભાગવતી, શૌરી અને ગાણેશ્વરી. 4 સંહિતાઓના નામ મેં ઉપર જણાવ્યા છે, જે ફરીને કહું છું. માહેશ્વરી, ભાગવતી, શૌરી અને ગાણેશ્વરી. માહેશ્વરી સંહિતામાં શ્રીકૃષ્ણ તથા તેમના ભક્તોનું વર્ણન છે. ભાગવતી સંહિતામાં જગદંબાના અવતારની અદ્ભુત કથા છે. શૌરી સંહિતામાં ભગવાન સૂર્યના પાપનાશક મહિમાનું વર્ણન છે. ગાણેશ્વરી સંહિતામાં ભગવાન શિવ તથા ગણેશના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વામન નામક અત્યંત વિચિત્ર પુરાણ મહર્ષિ પુરસ્તે મહાત્મા નારદજીને કહ્યું છે. પછી નારદજી દ્વારા મહર્ષિ વ્યાસને પ્રાપ્ત થયું છે અને વ્યાસજી પાસેથી તેમના શિષ્ય રોમહર્ષણને મળ્યું છે. રોમહર્ષણજી નિમિષારણ્ય નિવાસી શૌનકાદિ બ્રહ્મર્ષિઓને આ પુરાણ કહે છે. આ પ્રમાણે મંગલમય વામન પુરાણ પરંપરાથી પ્રાપ્ત થયું છે. જે આ પુરાણનો પાઠ અથવા શ્રવણ કરે છે તેઓ પણ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે આ પુરાણને લખીને શરદ ઋતુના વિશ્વયોગમાં વેદવેતા બ્રાહ્મણને ઘૃત ઘેનું એટલે ઘીની ગાયની સાથે આનું દાન કરે છે, તે પોતાના પિતૃઓ જો નરકમાં ગયા હોય તો ને તે પોતાના પિતૃઓને સ્વર્ગમાં પહોંચાડી દે છે અને સ્વયં પણ અનેક પ્રકારના ભોગોનો ભોગ કરીને દેહત્યાગ કર્યા પછી તે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 82 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.